શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 45મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ શ્રીનગરથી નીકળ્યા પછી ખજૂરી, પીપળી, રાયણ, આંબલી, બોરસળી અને આસોપાલવ આદિ અનેકવિધ વૃક્ષોની ઘટાઓથી શોભતા તેમજ સુંદર દેવસરોવર આદિ જળાશયોથી મનોહર જણાતા જેતલપુર નામના નગરમાં પધાર્યા. હે રાજન, તે સમયે જેતલપુર નિવાસી આશજી, જીવણ, દેવરામ આદિ ભક્તજનો અતિ હર્ષપૂર્વક ભગવાન શ્રીહરિની સન્મુખ ગયા અને તેમની સાથે શ્રીહરિપુરમાં પધાર્યા. ત્યાં વિશાળ વટવૃક્ષથી શોભતા તળાવને કાંઠે ભગવાન શ્રીહરિએ સંતમંડળની સાથે પોતાનો ઉતારો કર્યો. ત્યારે દેવરામ, દયારામ, આશારામ, મયારામ, ઉગ્રચંદ્ર તથા બીજા આશારામ આદિ વિપ્રભક્તજનો શ્રીહરિની ખૂબ જ સેવા કરવા લાગ્યા. તેમજ આશજી, કાકુજી, ગંગાદાસ, જીવણ, શંકર, મનોહર અને રાજાજી આદિ અનેક શ્રીહરિને વિશે પ્રેમવાળા વૈશ્ય ભક્તો પણ શ્રીહરિ અને સંતોની ખૂબ જ સેવા કરવા લાગ્યા. તેમજ રળિયાતા, રક્ષા, રમા, ઝવેરી આદિ સ્ત્રી ભક્તજનો પણ ભાવપૂર્વક શ્રીહરિની સેવા કરવા લાગી. હે રાજન, જેતલપુર નિવાસી સર્વે ભક્તજનોએ ભગવાન શ્રીહરિનો આતિથ્ય સત્કાર કરી ચંદન, પુષ્પ, વસ્ત્રાદિક વડે યથાશાસ્ત્ર પૂજન કર્યું. પછી શ્રીહરિ ત્યાં ભક્તજનોને સુખ આપતા સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા. હે રાજન, ત્યાં ભગવાન શ્રી નારાયણ મુનિએ મોટી સામગ્રી ભેળી કરીને શિવ સંબંધી મહારુદ્રયજ્ઞ અને વિષ્ણુ સંબંધી મહાવિષ્ણુયાજ્ઞ જુદા જુદા ઉત્સવો ઉજવ્યા. હે રાજન, સકલજનોના સ્વામી ભગવાન શ્રીહરિએ બંને ઉત્સવોમાં નારદીપુરના નાચિકેતા અર્થાત નાનાભાઈ બ્રાહ્મણને તથા આશજીભાઈ, જીવણભાઈ અને અશલાલી ગામના વેણીભાઈ નામના શ્રેષ્ઠ વૈશ્ય ભક્તોને કાર્ય પૂર્ણ કરવામાં આગેવાન કર્યા. આ ચારેય ભક્તોએ યજ્ઞની સામગ્રી ભેળી કરવાથી લઈ યજ્ઞ સમાપ્તિ સુધીની સારી સેવા કરીને શ્રીહરિને રાજી કર્યા. હે રાજન, ભગવાન શ્રીહરિ પણ આવા મોટા યજ્ઞોમાં વિદ્વાન બ્રાહ્મણોની સભા ભરતા અને તેઓનું પૂજન કરી બહુ સન્માન કરતા. તેમજ હજારો ભૂદેવોને ઈચ્છિત મિષ્ટાન્ન ભોજનો જમાડી તૃપ્ત કરતા હતા. વિવિધ પ્રકારની દક્ષિણાઓ અને વસ્ત્રાલંકારો અર્પણ કરી બ્રાહ્મણોને બહુ જ રાજી કર્યા. હે રાજન, એક વખત પુષ્પવાટિકામાં વિશાળ વટવૃક્ષની નીચે બાંધેલા સુંદર હિંડોળામાં ભક્તજનો ભગવાન શ્રીહરિને બેસાડી ઝુલાવવા લાગ્યા. તે સમયે શ્રીહરિની ચારે બાજુ ફરતે સંતો અને ચારે વર્ણના હજારો નરનારીઓ મર્યાદા પ્રમાણે બેઠા અને સર્વે ભક્તજનોએ હિંડોળે ઝૂલતા ભગવાન શ્રીહરિનું કુમકુમ, અગરુ, કસ્તુરી, કપૂર આદિ સુગંધિમાન દ્રવ્યોથી મિશ્ર કરેલા કેસર ચંદનથી પૂજન કર્યું તથા અખંડિત ધોળા ચોખાઓથી શ્રીહરિને વધાવ્યા. કંઠમાં અનેકવિધ પુષ્પોની માળાઓ ધારણ કરાવી અને હસ્તમાં પુષ્પનો ગુચ્છ અર્પણ કર્યો અને સોનેરી પુષ્પોના તોરા પાઘમાં ધારણ કરાવ્યા અને સૂક્ષ્મ તંતુઓથી ગૂંથેલા સુંવાળા અને મહાઅમૂલ્ય વસ્ત્રો શ્રીહરિને ધારણ કરાવ્યા. રત્નજડિત સુવર્ણના અલંકારો અને મોતીની માળાઓ તેમજ આંગળીઓમાં સુવર્ણની વીંટીઓ શ્રીહરિને ધારણ કરાવી આવી રીતે બહુ પ્રકારના ઉપચારોથી શ્રીહરિનો ભાવથી પૂજન કરી આરતી ઉતારી વંદન કર્યું. હે રાજન, શ્રીહરિએ પૂજાની સમાપ્તિ કરી તે સમયે સત્સંગીની સભામાં શુદ્ર દેવીનો ઉપાસક કોઈક કીચક નામનો વિપ્ર આવ્યો. તેમને વીંટળાઈને મૌનધારી બ્રહ્મચારીના વેશવાળા સિદ્ધ જેવા જણાતા ચાર સંન્યાસી પણ ચાલ્યા આવતા હતા. તેઓની માધવી નામની મદિરાનું પાન કરેલું હોવાથી આંખો ચકળવકળ થતી હતી. ભાલમાં સિંદૂરનું ત્રિપુંડ્ર તિલક ધારણ કર્યું હતું. કીચકે બંને હાથમાં કાલીભૈરવના મંત્રોથી મંત્રેલા લોખંડના કડા ધારણ કર્યા હતા. સ્ત્રીઓને પહેરવાની લાલ ચુંદડીના કપડાનો પટકો મસ્તક ઉપર ફેંટાના આકારે બાંધ્યો હતો. તેમાં છરી ભરાવેલી હતી અને મુખમાંથી મદિરાનો દુર્ગંધયુક્ત વાયુ નીકળતો હતો. તેથી સંતો હરિભક્તોની સભાના વાતાવરણને દૂષિત કરી રહ્યો હતો. તેમણે અષ્ટપ્રકારની કુલટા સ્ત્રીઓના માસિક સ્રાવમાં નીકળેલા રક્તમાં કાશ્મીરી કુમકુમને ભેળવી તેનો ભાલમાં ચાંદલો કર્યો હતો. કાનમાં કપાસના પૂંબડા ભરાવ્યા હતા. મદિરાના ગંધને રોકવા મોઢામાં જીરું ચાવતો હતો. બિલાડીના અસ્થિ, ચિતાભસ્મ, ચોવટાની ધૂળ, લોખંડનો ખીલો, અડદ, વિષ્ટા અને ભાંગેલા ઘડાના ઠીકરા વગેરે અપવિત્ર વસ્તુઓને ભેળી કરી બાંધેલી પોટલીને ગળામાં ધારણ કરી હતી. તેલયુક્ત મસ્તકના કાળા કેશને ઊનના સૂત્રથી બાંધ્યા હતા. નેત્રોને છેડે હનુમાનજીને ચડેલા તેલમિશ્રિત કાળીમેશના ટપકા મનુષ્યોને વશ કરવા કર્યા હતા. ભ્રકુટીના મધ્યભાગમાં શિંગડાના આકારે ત્રિકોણની આકૃતિવાળું સિંદૂરનું તિલક ધારણ કર્યું હતું. કાળભૈરવના મંત્રથી મંત્રેલા અડદને મુઠ્ઠીમાં ધારણ કર્યા હતા. દુર્ગંધ મારતા વસ્ત્રોને ધરી રહેલો અત્યંત ભયંકર અપવિત્ર વેશમાં તે હતો. સિંદૂર ચર્ચેલા પરશુની સાથે ક્ષુદ્ર દેવતાઓના મંત્રોથી મંત્રેલા લોખંડના ત્રિશૂળને કેડમાં બાંધેલા વસ્ત્રમાં ખુશ્યું હતું. ભોજપત્રમાં 8 પ્રકારના ગંધદ્રવ્યો વડે લખાયેલા અક્ષરોવાળા અને મંત્રેલા કાલીયંત્રને મદિરાથી પલાળી ચોખાથી પૂજન કરી રેશમી વસ્ત્રમાં ધારણ કર્યું હતું. પહોળા અને લાલ બંને નેત્રો બિહામણા ભયંકર જણાતા હતા. પોતાની જાતને સિદ્ધ માનતો મહાગર્વિષ્ઠ તેમજ ક્રોધ અને મત્સરરૂપી અગ્નિ વડે સર્વે અંગમાં બળી રહેલો તે કીચક શક્તિમાર્ગના મહાવિઘ્નરૂપ ભગવાન શ્રી નારાયણ મુનિને જીતવા માટે તે સભામાં કોઈને પણ પ્રણામ કર્યા વિના બેસી ગયો. સભામાં બિરાજમાન મહામુનિ મુક્તાનંદ આદિ સંતો સામે વાંકી તથા ક્રૂર દ્રષ્ટિથી જોવા લાગ્યો. હું આ નારાયણ મુનિને જીતી શકીશ કે નહીં એવા શંકાશીલ મનવાળો ભગવાન શ્રીહરિની સન્મુખ વારંવાર જોવા લાગ્યો. હે રાજન, આવા પ્રકારના પાપીજનોની સાથે વાત કરવામાં પણ દોષ લાગે છે. એ વસ્તુને યથાર્થ જાણતા સભામાં બેઠેલા ભગવાન શ્રીહરિના આશ્રિત સંતો ભક્તોએ તે કીચકની સાથે કોઈ પણ જાતની વાત કરી નહીં. સૌ ચૂપ બેસી રહ્યા. સભામાં કોઈ બોલ્યું નહીં ત્યારે કીચકના શિષ્યો કહેવા લાગ્યા કે અહો, આ પૃથ્વી પર ચારે તરફ કલિયુગ કેવો વ્યાપી ગયો છે કે લોકશાસ્ત્રમાં પ્રશંસા પામેલા સાધુઓ પણ આ સભામાં પધારેલા અમારા ગુરુ જેવા સાક્ષાત સિદ્ધ પુરુષોનો પણ આદર સત્કાર કરતા નથી. અમને તો એમ જણાય છે કે અમારા ગુરુ જેવા સદગુરુની કૃપા વિના બ્રહ્મદર્શન ક્યાંથી થાય, અને બ્રહ્મના દર્શન વિના આ લોકમાં મનુષ્યોને સાચી સાધુતા ક્યાંથી પ્રાપ્ત થાય. અહો, અમારા ધન્ય ભાગ્ય છે કે અમને આવા સાચા મહાન ગુરુની પ્રાપ્તિ થઈ છે, જેમની કૃપાથી અમને અનાયાસે ભક્તિ અને મુક્તિની નિત્ય પ્રાપ્તિ થાય છે. હે રાજન, આ પ્રમાણે કીચકના શિષ્યોના વચનો સાંભળી તે કીચક જેવા દુષ્ટ અધર્મી પુરુષોએ પ્રવર્તાવેલા અધર્મનો ઉચ્છેદ કરવા માટે પ્રગટ થયેલા ભગવાન શ્રીહરિ મંદ મંદ હાસ્ય કરતા કહેવા લાગ્યા કે તમે બધા કોણ છો? તમારી જાતિ કઈ છે? તમે ક્યાંથી આવ્યા છો? અહીં આવવાનું તમારું પ્રયોજન શું છે? તમે કયા દેવતાની ઉપાસના કરો છો? તમારું પ્રિય શાસ્ત્ર કયું છે? હે રાજન, ભગવાન શ્રીહરિના વચનો સાંભળી તેમને જીતીને પરાભવ કરવાની મનમાં ઈચ્છા રાખતો કીચક પોતાના મનમાં થોડી વાર સુધી વિચાર કરવા લાગ્યો કે અહો, આશ્ચર્યની વાત છે, મંદબુદ્ધિના મનુષ્યો જ આ સ્વામિનારાયણને પરમેશ્વર કહે છે, પરંતુ ઈશ્વર સર્વજ્ઞ હોય છે, તે બધું જાણી જતા હોય છે, પણ આ સ્વામિનારાયણ તો હું લોકમાં અતિશય પ્રસિદ્ધ છું, છતાં એ મને જાણતા નથી. આ લોકમાં અતિશય પ્રતાપથી પ્રસિદ્ધ મને નાના બાળકો પણ ઓળખે છે, છતાં પણ આ સ્વામિનારાયણ મને ઓળખતા નથી. તેથી તેમની પાસે કોઈ પણ પ્રકારનું ઐશ્વર્ય હોય તેમ મને લાગતું નથી. હશ, હવે મને આનો કોઈ ભય રહ્યો નથી કે એ ભગવાન હશે. એથી ચામુંડા દેવીની કૃપાથી અને મહાન કૌલાર્ણવ તંત્રથી અત્યારે જ તેમને હું જીતી જઈશ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે કીચકે મનમાં વિચાર કરી પોતાનું નામ ઠામ વગેરે પ્રશ્નોના જવાબ આપવા પોતાના શિષ્યોને નેત્રોની શાનથી પ્રેરણા કરી. તે સમયે કીચકના શિષ્યો અતિશય આનંદમાં આવી સમગ્ર વિશ્વના સ્વામી શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા. કીચકના શિષ્યો કહે છે, હે સ્વામીન, આ બધા સંન્યાસીઓ કૌલાગમ શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવી મહાદીક્ષા અને મહાપાનનો પ્રચાર કરનારા ગુરુઓ છે. કૌલધર્મનું પ્રવર્તન કરતા હોવાથી કુલયોગી નામથી પ્રસિદ્ધ આ સર્વે મહાસિદ્ધો બ્રહ્મસ્થિતિને પામેલા છે. મૌન વ્રતધારી આ સંન્યાસીઓ દિવસ દરમિયાન કોઈ સભામાં કોઈ પણ મનુષ્યની સાથે વાર્તાલાપ કરતા નથી, તેથી અત્યારે તમારી સાથે નહીં બોલે, પરંતુ રાત્રે સાક્ષાત પ્રગટ થયેલી મહાશક્તિ એવી મહાકાલીદેવીની સાથે જ માત્ર વાર્તાલાપ કરી તેને આનંદિત કરે છે. આવા ગુરુઓની પ્રસન્નતાથી અમે સર્વે કૌલાર્ણવ તંત્રના રહસ્યને જાણનારા સિદ્ધ પુરુષો પણ પ્રસિદ્ધિને પામેલા છીએ. એવા મહાન અમારા અને મોટા મોટા રાજાઓના પણ આ કીચક ગુરુરાજ છે. તે કૌલમાર્ગ તંત્રના એક અદ્વિતીય પ્રકાશક અને આશરે 1000 જેટલી કુલસ્ત્રીઓની યોનિના પૂજક તથા એથી જ મહાસામર્થ્યને પામેલા અને દિવસના દરેક પહોરે દેવીને નિવેદિત કરેલી મદિરાનું પાન કરનારાઓમાં અગ્રેસર એવા ગુરુના તે શિષ્ય છે. એવા સ્વયં આ અમારા ગુરુ કીચક રાત્રિ દિવસ 4 વાર મદિરાપાન કરે છે. હે સ્વામિનારાયણ, આવા અમારા ગુરુ કીચકની કૃપાદૃષ્ટિથી ઘણા બધા રાજાઓએ તેમનો આશ્રય કર્યો. તે જ ક્ષણથી તેઓ બ્રહ્મદર્શન, મહાઆનંદ અને સર્વત્ર સમદ્રષ્ટિ પામ્યા છે. અમારા ગુરુ આ કીચક સમગ્ર સિદ્ધોના સ્વામી છે, પંચમકારના ઉપદેશક છે, કૌલતંત્રના રહસ્યને જાણનારા છે, કૌલમાર્ગના આશ્રિતોના તે ઉદ્ધારક છે. તેમના જેવો પુરુષ અત્યારે આ પૃથ્વી પર બીજો કોઈ જ નથી. સૂર્યની સમાન તેજસ્વી અમારા આ ગુરુ કીચકને પૃથ્વી પરના સર્વે મનુષ્યો ઓળખે છે અને ભગવાનપણે પૂજાતા આ જગતમાં પ્રસિદ્ધ તમે તેને ઓળખતા નથી? એ અતિશય આશ્ચર્યની વાત છે. હે સ્વામિનારાયણ, અમે સાક્ષાત ત્રિપુર સુંદરી દેવીની ઉપાસના કરીએ છીએ અને સર્વે શાસ્ત્રોમાં શિરોમણી એવું કૌલાર્ણવ તંત્રશાસ્ત્ર એ અમારું પ્રમાણભૂત શાસ્ત્ર છે. અમારો મત સર્વ કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે બીજા મતો માને છે કે યોગી હોય તે ભોગી ન થઈ શકે અને ભોગી હોય તે યોગી ન થઈ શકે, પરંતુ અમારો કૌલ મત તો યોગ અને ભોગ બંનેની સાથે સિદ્ધિ કરી આપતો હોવાથી સર્વ મત કરતાં અત્યંત શ્રેષ્ઠ છે. આ પૃથ્વી પર મનુષ્યો શૈવમત, વૈષ્ણવમત, બૌદ્ધમત અને સાંખ્યમત આદિ અનેક મતનો આશ્રય કરી ભાવથી તેનું રાત્રિ દિવસ ભજન કરે છે, પરંતુ તે વૃથા છે. પરંતુ અમારો કૌલ મત તો સર્વે પુરુષાર્થને તત્કાળ આપનારો છે, જે મનુષ્યોને પૂર્વના પાપના સમૂહો નડતા હોય તેને જ શૈવ વૈષ્ણવાદી મતોમાં રુચિ થાય છે. પરંતુ જ્યાં સુધી તે મનુષ્યો કૌલમતનો આશ્રય કરી તેનું સેવન નહીં કરે ત્યાં સુધી સદગતિ થવાની જ નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આવા પ્રકારના કીચક શિષ્યોના વચનો સાંભળી તે કીચકના કૌલમતનો વિનાશ કરવામાં અત્યંત પ્રવીણ ભગવાન શ્રી નારાયણ મુનિ તેમનો મત જાણવા જિજ્ઞાસુની જેમ કીચક શિષ્યોને તેમનો સિદ્ધાંત પૂછવા લાગ્યા. શ્રીહરિ કહે છે, હે ચાર વખત મદિરાપાન કરનારાઓ, તમારી આ વાણી અમને જે સંભળાવી તે તો અપૂર્વ વાણી છે. અમને આવું ક્યારેય સાંભળવા મળ્યું નથી. તેથી તમે પ્રમાણયુક્ત તમારો સિદ્ધાંત અને તેનું ફળ અમને સંભળાવો. આ રીતે જિજ્ઞાસુનું નાટક કરીને પૂછ્યું તેથી કીચક શિષ્યોને થયું કે સ્વામિનારાયણને આપણા મતમાં ખૂબ જ રુચિ લાગે છે, તેથી તેઓ કહેવા લાગ્યા. કીચક શિષ્યો કહે છે, હે સ્વામીન, અમે પૂર્વે લોકોના મુખે એવું સાંભળ્યું હતું કે તમે શાક્તમતના મહાદ્વેષી છો, પરંતુ તમારી વાત પરથી અમને એમ જણાય છે કે તમે ખરેખર જિજ્ઞાસુ છો. તમે જે વિષય સંબંધી પ્રશ્ન કર્યો છે તે તો અતિશય ગુપ્ત રહસ્ય છે. તે રહસ્યને ક્યાં પ્રગટ કરવું અને ક્યાં ન કરવું તે ગુરુકૃપાથી અમે બરાબર જાણતા હોવાથી આ મનુષ્યોથી ભરપૂર સભામાં તે રહસ્યને અમે કેવી રીતે પ્રગટ કરી શકીએ? છતાં પણ જો તમારા પ્રશ્નનો ઉત્તર અમે ન આપીએ તો તમારા આશ્રિતો અમને મૂર્ખ સમજે અને અમારા ગુરુ કીચકની અલ્પજ્ઞતા જાહેર થાય તથા નિર્વિકલ્પ સમાધિ દશાને પામેલા સર્વજ્ઞ તેમજ મદ્યપાન કરનારા ગુરુઓમાં ઉત્તમ ગુરુ એવા સિદ્ધ પુરુષો પણ અજ્ઞાની ઠરે. તેથી કૌલાગમ શાસ્ત્ર સંમત અમારા સિદ્ધાંતનું તમારી આગળ યથાર્થ વર્ણન કરશું. તેનું શ્રવણ કર્યા પછી આ સભામાં બેઠેલા તમારા અનુયાયીઓને કે તમને પણ અમારા મતમાં શ્રદ્ધા ઉત્પન્ન થશે. તમે શાસ્ત્રના જ્ઞાતા વિદ્વાન છો, તેથી તમને શાસ્ત્રોના વચનો વિના અમારા મતમાં પ્રતીતિ નહીં આવે. માટે કૌલાગમ શાસ્ત્રમાં કહેલા અને શંકરે પાર્વતીજી પ્રત્યે વર્ણન કરેલા એવા અમારા મતનું પોષણ કરતા કેટલાક વાક્યો આપની સમક્ષ રજૂ કરીએ છીએ. બ્રહ્મજ્ઞાન વિના મનુષ્યોની મુક્તિ થતી નથી, તેથી બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિનો સમસ્ત ઉપાય તથા વિધિવિધાન અમારા ઉર્ધ્વામનાય ગ્રંથ થકી જાણવો. ત્રણ વસ્તુ અલ્પ તપના ફળથી મળતી નથી. એક, ઉર્ધ્વામનાય ગ્રંથમાં પ્રવેશ પ્રાપ્ત થવો. બીજું, પરાપ્રસાદ ચિંતવન થવું. અને ત્રીજું, મહાશોઢાનું પરિજ્ઞાન થવું. આ મહાતપનું ફળ છે. તેમાં પરાશબ્દ અને મહાશબ્દ છે તે કૌલાગમમાં રહેલા મંત્રોના વાચક શબ્દો છે. નારીનું મુખ જોવાની સાથે મદ્યપાન કરવું અને માંસનું ભક્ષણ કરવું, આવું આચરણ છે તે જ જપનીય છે, પરાપ્રાપ્ય છે. પરમપદ પણ એ જ છે, આનંદ એ જ બ્રહ્મનું રૂપ છે. તેનો આ શરીરમાં જ નિવાસ છે. તેને બહાર પ્રગટ કરવાનું સાધન મદ્યપાન છે અને તેથી જ તે આનંદ લૂંટવા યોગી પુરુષો મદ્યનું પાન કરે છે. માટે બ્રાહ્મણોએ મદ્યપાન હંમેશા કરવું, ક્ષત્રિયોએ રણ મેદાનમાં ઉતરતી વખતે મદ્યપાન કરવું, વૈશ્યોએ ધન ઉપાર્જનના સમયે મદ્યપાન કરવું અને શૂદ્રોએ પોતાના પિતા આદિના અંતિમ વિધિ કરવાના સમયે મદ્યપાન કરવું. દેવીશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે દેવતાઓ કે પિતૃઓનું પૂજન કરી પોતાના દીક્ષાગુરુનું સ્મરણ કરતા કરતા મદ્યનું પાન કરે અથવા માંસનું ભક્ષણ કરે તો તે પુરુષને પાપ લાગતું નથી. સદ્યો દીક્ષયતી ઇત્યાદિ શ્રુતિઓ છે તે કૌલમાર્ગમાં પ્રમાણભૂત છે. તેથી દેવતાઓને નિવેદન કરેલો મદ્યમાંસનો ભક્ષણ શુભ અને નિર્દોષ મનાયેલું છે. પત્ર, પુષ્પ, અંકુર, ફળ, મૂળ, વલકલ, ધાન્ય, રસ, વૃક્ષ અને લતામાંથી બનેલું મદ્ય 10 પ્રકારનું કહેલું છે. ફણસના તેમજ દ્રાક્ષના ફળમાંથી બનેલું, મહુડાના ફૂલમાંથી બનેલું, ખજૂર, તાડના ફળ અને ગોળમાંથી બનાવેલું, શિર વૃક્ષમાંથી બનાવેલું, અરીઠામાંથી બનાવેલું, ધાત્રી અને ધાવડીમાંથી બનાવેલું તેમજ નાળિયેરના ફળમાંથી બનાવેલું, આ પ્રમાણે 11 પ્રકારનું મદ્યપાન કરવામાં આવે તો તે ભુક્તિ અને મુક્તિ બંનેની પ્રાપ્તિ કરાવે છે. તથા 12મું સુરામદ્ય છે, તે સર્વ પ્રકારના મદ્યની મધ્યે અતિશય ઉત્તમ પ્રકારનું મદ્ય મનાયેલું છે. હે દેવી, મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન આ પંચ મકાર છે, તે દેવતાઓને પ્રસન્ન કરવાના મુખ્ય સાધન છે. ગાય, મનુષ્ય, હાથી, અશ્વ, પાડો, ભૂંડ, બકરો અને મૃગલો આટલા પ્રાણીઓનો વધ કરવાથી પ્રાપ્ત થતું માંસ તેને અષ્ટપ્રકારનું મહામાંસ કહેલું છે. તેનાથી દેવતાઓ બહુ જ પ્રસન્ન થાય છે. કુલાષ્ટક કે અકુલાષ્ટક રજસ્વલા સ્ત્રીને પૂજા માટે પ્રથમ આમંત્રણ આપી બોલાવવી, પછી તેનું આહ્વાન કરવું, પછી અભ્યંગ સ્નાન કરાવી શુદ્ધ કરી તેને આસન ઉપર બેસાડવી, તેમાં જંગલીની, મોચીની, માતંગ નામના ચંડાળની, પુલકસ જાતિની, સ્વપચ, ખાટકી, ઢીમર અને વેશ્યા આ 8 પ્રકારની સ્ત્રીઓને કુલાષ્ટક કહેવાય છે. તથા કંબુક જાતિની, કલાલની, શસ્ત્રો વહેંચી આજીવિકા ચલાવનારની સ્ત્રી, રંગકારની, ધોબીની, શિલ્પકારની અને કોસટની આ 8 પ્રકારની અકુલાષ્ટક સ્ત્રીઓ કહેલી છે. ઉપરોક્ત કુલાષ્ટક અને અકુલાષ્ટકની સ્ત્રી જો રજસ્વલા થયેલી ન મળે તો મુખ્ય 4 વર્ણની રજસ્વલા સ્ત્રીમાંથી કોઈને આમંત્રણ આપી તેનું પૂજન કરવું. ત્યાર પછી પરસ્પર એકબીજાની અનુમતિથી પરસ્પર એકબીજાના મુખ જોડીને મદ્યપાન કરવું અને તે પણ કંઠ સુધી ધરાઈને કરવું. આવી રીતે મદ્યપાન કરનારો પુરુષ મુક્ત થઈ બ્રહ્મભાવને પામી જાય છે, તેમાં કોઈ સંશય નથી. આમ એકવાર મદ્યપાન કરી, બીજી વાર મદ્યપાન કરી, ફરી ત્રીજી વાર મદ્યપાન કરવું. આવી રીતે પુનઃ પુનઃ મદ્યપાન કરતા કરતા પૃથ્વી પર પડી ન જાય ત્યાં સુધી મદ્યપાન કરવું. વળી પૃથ્વી પરથી ઊભા થઈને ફરી મદ્યપાન કરવું. આમ ચોથી વાર મદ્યપાન કરતા પુરુષને સંસારમાં ફરીવાર જન્મ ધારણ કરવો પડતો નથી. આ રીતે બહુવાર મદ્યપાન કરી જેટલો આનંદ લે છે તેટલી મહાદેવી ત્રિપુર સુંદરી વધુ તૃપ્તિ અનુભવે છે. અને જો મદ્યપાન કરીને મૂર્છા આવી જાય તો ભૈરવ મહાતૃપ્તિને અનુભવે છે. આ રીતે મદ્યપાન કર્યા પછી જો ઉલટી થઈ જાય તો સર્વે દેવતાઓ તૃપ્તિને પામે છે. તેથી આ 3નું અવશ્ય આચરણ કરવું. સ્ત્રીએ જમતા છોડેલું એઠું પુરુષ પોતે ભક્ષણ કરે, પરંતુ પોતાનું એઠું સ્ત્રીઓને ન આપે. આટલું કર્યા પછી સ્ત્રીની યોનીનું પૂજન કરી તેની સાથે ઈચ્છાનુસાર ક્રીડા કરે અને ત્યાર પછી પુરુષે યોગ્યાયોગ્યનો વિચાર કરી કોઈ છોછ રાખવો નહીં, તે સમયે જે કરવાની ઈચ્છા થાય તેમ કરવું, તે જ શાસ્ત્રમાન્ય સંપત્તિ છે એમ પરમેશ્વર શિવજીની આજ્ઞા છે. શિવજી કહે છે, હે પાર્વતી, હું યોનિ અને લિંગના સંયોગથી ઉત્પન્ન થયેલા વીર્યામૃતનું પાન કરી જેવો પ્રસન્ન થાઉં છું તેવો હજારો મદ્યના ઘડાઓ અર્પણ કરે કે માંસનું મહાનૈવેદ્ય અર્પણ કરે છતાં તેવો પ્રસન્ન થતો નથી. હે દેવોની ઈશ્વરી, પોતાની બહેન, પુત્રી કે પત્નીનું દાન મદ્યનું પાન કરી મદોન્મત્ત થયેલા કુલયોગીને જે પુરુષ અર્પણ કરે છે તે પુરુષના પુણ્યની કોઈ ગણના કરી શકાય તેમ નથી. મદ્યપાનના મદથી મંદ મંદ ચાલતી, યુવાનીથી ઉન્મત્ત જણાતી, વસ્ત્ર વિનાની અને સર્વ અલંકારોથી અલંકૃત કરેલી એવી પોતાના ભાઈની પત્ની અથવા પુત્રવધુ અથવા પોતાની માતા અથવા પોતાના ભાઈની પુત્રીને કોઈ પણ જાતનો સંકલ્પ કર્યા વિના સ્વયં પૂજા કરનારો પુરુષ ગુરુને પ્રણામ કરી તેના ઉપભોગ માટે અર્પણ કરે, ત્યાર પછી સમાગમથી ગુરુને થયેલા પરિશ્રમને શાંત પાડવા વીંજણાથી વાયુ ઢોળતો રહે, ત્યાર પછી તે બંનેના સમાગમથી બંનેના ગુહ્ય અંગમાંથી જે વીર્ય અને રજદ્રવ્યનો શ્રાવ થાય તે પૂજાના કે સુરાપાત્રમાં કે હાડકાના પાત્રમાં ગ્રહણ કરી લેવું, પછી તેના વડે અંગદેવતા, અવરણદેવતા અને મહાકાલી, રુદ્રદેવતા સહિત મહાકાલિકા દેવીનું પૂજન કરવું, પછી બાકી રહેલું દ્રવ્ય સાધકજનોને આપવું અને તેમાંથી પણ બાકી રહેલું મંત્રે સહિત પૂજન કરનાર સાધકે પાન કરવું. હે દેવી, આ પ્રમાણેના કર્મ કરવામાં લોકનિંદાથી ભય નહીં પામનારો વીર પુરુષ માત્ર એક ગુરુના વચનમાં વિશ્વાસ રાખી પોતાના નિયમમાં દ્રઢ રહીને નિત્યકર્મ, નૈમિત્તિક કર્મ અને કામ્યકર્મનું અનુષ્ઠાન પૂર્વોક્ત વિધિપૂર્વક કરે છે તે પુરુષ મારા અવિનાશી પદને પ્રાપ્ત કરે છે, તેમજ તે પુરુષ જીવનમુક્ત તથા સર્વ ઐશ્વર્ય સંપન્ન થઈ આ લોક તથા પરલોકમાં વિહરે છે તેની ગતિને કોઈ રોકી શકતું નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણેના મદ્યનું પાન કરનારા કીચક શિષ્યોના ન સાંભળવા યોગ્ય દુર્વચનો સંભળાઈ જાય નહીં, તેથી સભામાં બેઠેલા સંતો ભક્તોએ પોતાના બંને હાથની આંગળીઓ કાનમાં ભરાવી દીધી, પણ તેના દુર્વચનો સાંભળ્યા નહીં. પરંતુ ભગવાન શ્રીહરિ તે સાંભળીને હસતા હસતા કીચક શિષ્યોને કહેવા લાગ્યા, આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં જેતલપુરમાં શુદ્ર શક્તિપંથના ખંડનમાં પૂર્વપક્ષપણે કીચક શિષ્યોના બોલાયેલા કૌલમતનું નિરૂપણ કર્યું, એ નામે 45મો અધ્યાય પૂર્ણ થયો.